રાજા વિશાલને પણ પોતાની પુત્રીના બધા સારા સમાચાર જાણવા મળ્યા તથા દોહિત્રની ઉત્તમ યોગ્યતા જાણવા મળી ત્યારે તેમનું મન આનંદમાં ડૂબી ગયું. પુત્રને જોઈને મહારાજ કરણધમનો મનોરથ પૂર્ણ થઈ ગયો. તેમણે અનેક યજ્ઞ કર્યા અને યાચકોને ઘણું દાન આપ્યું. ત્યાર પછી વનમાં જવા માટે તૈયાર થઈને તેમણે પુત્ર અવિક્ષિતને કહ્યું, બેટા હું વૃદ્ધ થઈ ગયો, હવે વનમાં તપસ્યા માટે જઈશ. તમે આ રાજ્યભાર મારી પાસેથી લઈ લો, હું કૃતકૃત્ય છું. તમારા રાજતિલક કરવા સિવાય કોઈ કાર્ય શેષ રહ્યું નથી. આ સાંભળીને રાજકુમાર અવિક્ષિતે બહુ વિનિત ભાવે પિતાને કહ્યું, તાત હું પૃથ્વીનું પાલન નહીં કરી શકું, મારા મનમાંથી લજ્જા હજી દૂર થતી નથી. આપ આ રાજ્ય પર કોઈ બીજાને નિયુક્ત કરી દો. હું બંધનમાં પડીને પિતા દ્વારા મુક્ત થયો છું, મારા પોતાના બળથી નહીં, તેથી મારામાં ક્યુ પૌરુષ છે? જેનામાં પૌરુષ હોય તે જ આ પૃથ્વીનું પાલન કરી શકે છે. જ્યારે હું મારી રક્ષા કરવા પણ સમર્થ નથી ત્યારે આ પૃથ્વીની રક્ષા કઈ રીતે કરીશ? તેથી રાજ્ય કોઈ બીજાને આપી દો. પિતા બોલ્યા, બેટા પુત્રને માટે પિતા અને પિતાને માટે પુત્ર ભિન્ન નથી. જો પિતાએ તમને બંધનથી છોડાવ્યા તો એવું માનવું જોઈએ કે કોઈ બીજાએ છોડાવ્યા નથી. પુત્રે કહ્યું, મહારાજ મારા હૃદયનો ભાવ બદલાઈ શકતો નથી. જે પિતાની કમાયેલી સંપત્તિ ભોગવે છે, જે પિતાના બળથી જ સંકટથી ઉદ્ધાર મેળવે છે તથા પિતાના નામ પર જ જેની ખ્યાતિ થાય છે, પોતાના ગુણોથી નહીં આવો પુરુષ કદી કુળમાં ઉત્પન્ન ન થાવ. જે સ્વયં ધનનું ઉપાર્જન કરે છે, સ્વયં યશ પ્રાપ્ત કરે છે અને સ્વયં જ સંકટોથી મુક્ત થાય છે, તેવા પુરુષોની જે ગતિ થતી હોય તે મારી પણ થાવ. પિતાના આગ્રહ પછી પણ જ્યારે અવિક્ષિત ઉપર પ્રમાણેના ઉત્તર આપતા ગયા ત્યારે મહારાજ કરણધમે પોતાના પુત્ર મરુતને જ રાજા બનાવી દીધા. પિતાની આજ્ઞા અનુસાર પિતામહ પાસેથી રાજ્ય મેળવીને મરુત પોતાના સુહૃદોને આનંદ વધારતા રહીને તેનું સારી રીતે પાલન કરવા લાગ્યા. રાજા કરણધમ પોતાની પત્ની વીરાને સાથે વનમાં તપસ્યા માટે ચાલ્યા ગયા. ત્યાં મન વાણી અને શરીરને સંયમમાં રાખીને તેમણે અનેક હજાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને અંતમાં શરીરનો ત્યાગ કરીને તેઓ ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. તેમની પત્ની વીરાએ 100 વર્ષ તેમના પછી સુધી, એટલે કે તેમના મૃત્યુ પછી 100 વર્ષ સુધી તપ કર્યું. તેમના મસ્તક પર જટાઓ વધી ગઈ હતી, શરીર પર મેલ જામી ગયો હતો. તે સ્વર્ગમાં ગયેલા પોતાના મહાત્મા પતિનું સાલોક્ય ચાહતી રહીને ફળમૂળનો આહાર કરીને ભાર્ગવના આશ્રમ પર તપસ્યા કરતી હતી. બ્રાહ્મણોની સ્ત્રીઓ સાથે રહીને તેમની સેવામાં તત્પર રહેતી હતી. કૃષ્ટકી બોલ્યા, ભગવાન આપે કરણધમ અને અવિક્ષિતના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે હું અવિક્ષિત કુમાર મહાત્મા મરુતનું ચરિત્ર સાંભળવા ચાહું છું. સાંભળવામાં આવ્યું છે કે રાજા મરુતનું ચરિત્ર અલૌકિક હતું. તે ચક્રવર્તી મહાન, સૌભાગ્યશાળી, સુરવીર, સુંદર, પરમ બુદ્ધિમાન, ધર્મજ્ઞ તથા પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરનારા હતા. માર્કંડેજીએ કહ્યું, પિતાના આદેશથી પિતામહનું રાજ્ય પ્રાપ્ત કરીને મરુત પુત્રવત પ્રજાનું પાલન કરવા લાગ્યા. ઋત્વિજો અને પુરોહિતના આદેશથી પ્રસન્ન થઈને અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું અને તેમાં પ્રચુર દક્ષિણાઓ આપી. તેમનું શાસનચક્ર 7 દ્વીપોમાં સુચારુ રૂપે ચાલી રહ્યું હતું. આકાશ, પાતાળ અને જળમાં પણ તેમની અબાધ્ય ગતિ હતી. રાજા તો યજ્ઞ કરતા જ હતા, ચારે વર્ણોના અન્ય લોકો પણ પોતાના કર્મમાં આળસ છોડીને સંલગ્ન રહેતા અને મહારાજ પાસેથી ધન પ્રાપ્ત કરીને ઇષ્ટાપૂર્ત વગેરે પુણ્ય કાર્ય કરતા હતા. રાજા મરુતે 100 યજ્ઞ કરીને દેવરાજ ઇન્દ્રને પણ પાછા પાડી દીધા. એમના પુરોહિત અંગિરાનંદન સંવર્તજી હતા, જે બૃહસ્પતિના ભાઈ અને તપસ્યાના ભંડાર હતા. મુંજવાન નામનો એક પ્રસિદ્ધ સોનાનો પર્વત હતો જ્યાં દેવતા નિવાસ કરતા હતા. મહારાજ મરુતે તેનું શિખર તોડીને પાડી નાખ્યું અને તેને પોતાને ત્યાં મંગાવી લીધું. તેના દ્વારા તેમણે યજ્ઞની બધી સામગ્રી, ભૂવિભાગ અને મહેલ વગેરે સોનાનો જ બનાવડાવ્યા. સદા સ્વાધ્યાય કરનારાઓ મહર્ષિ મરુતના ચરિત્રના વિષયમાં સદા આ ગાથા ગાતા રહે છે. મહારાજ મરુત જેવો યજમાન આ પૃથ્વી પર બીજો કોઈ થયો નથી, જેમના યજ્ઞમાં સમસ્ત યજ્ઞમંડપ અને મહેલ સોનાના જ બન્યા હતા, તેમાં બ્રાહ્મણ પર્યાપ્ત દક્ષિણા મેળવવાથી તૃપ્ત થઈ ગયા. ઇન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવતા તેમાં બ્રાહ્મણોને ભોજન પીરસવાનું કામ કરતા હતા. રાજા મરુતના યજ્ઞમાં જેવો સમારોહ હતો તેવો ક્યાં રાજાના યજ્ઞમાં થયો છે? જ્યાં રત્નોથી ઘર ભરાઈ જવાના કારણે બ્રાહ્મણોએ દક્ષિણામાં મળેલું બધું સુવર્ણ છોડી દીધું, તે છોડી દીધેલા ધનને પ્રાપ્ત કરીને કેટલાય લોકોનો મનોરથ પૂર્ણ થઈ ગયો અને તેઓ પણ તે ધનથી પોતપોતાના દેશમાં જુદા જુદા અનેક યજ્ઞ કરવા લાગ્યા. મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરનારા રાજા મરુતની પાસે એક દિવસ કોઈ તપસ્વી આવ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો, મહારાજ, આપની પિતામહી વીરાદેવીએ તપસ્વીઓને મદોન્મત સર્પોના વિષથી પીડિત જોઈને આપની પાસે આ સંદેશ આપ્યો છે. રાજન, તમારા પિતામહ સ્વર્ગવાસી થઈ ગયા. હું ઔર્વ મુનિના આશ્રમમાં રહીને તપસ્યા કરું છું. મને તમારા રાજ્ય શાસનમાં બહુ મોટી કમી દેખાય છે. પાતાળમાંથી સર્પોએ આવીને અહીં 10 મુનિકુમારોને ડસી લીધા છે તથા જળાશયના જળને પણ દૂષિત કરી દીધું છે. એ સર્પ એટલે પશીનો મૂત્ર અને વિષ્ઠાથી ભવિષ્યને દૂષિત કરી નાખ્યો છે. અહીં મહર્ષિઓએ બધાને ભસ્મ કરી નાખવા સમર્થ છે, પરંતુ અપરાધીને દંડ આપવાનો અધિકાર તેમનો નથી. એના અધિકારી તો તમે જ છો. રાજકુમારને ત્યાં સુધી ભોજનનું સુખ મળે છે જ્યાં સુધી તેમના મસ્તક પર રાજાભિષેકનું જળ પડતું નથી. કોણ મિત્ર છે, કોણ શત્રુ છે, મારા શત્રુનું બળ કેટલું છે, હું કોણ છું, મારા મંત્રી કોણ છે, મારા પક્ષમાં ક્યાં ક્યાં રાજા છે, તેઓ મારાથી વિરક્ત છે કે અનુરક્ત, શત્રુઓએ તેમને ફોડી તો નાખ્યા નથી, શત્રુ પક્ષના લોકોની સ્થિતિ કેવી છે, મારા નગર અને રાજ્યમાં ક્યાં મનુષ્ય શ્રેષ્ઠ છે, ધર્મ કર્મનો આશ્રય કોણ લે છે, કોણ મૂર્ખ છે તથા કોનો વર્તાવ શ્રેષ્ઠ છે, કોને દંડ કરવો જોઈએ, કોણ પાલન કરવા યોગ્ય છે, ક્યાં મનુષ્ય ઉપર મારે સદા દ્રષ્ટિ રાખવી જોઈએ, આ બધી વાતો પર સદા વિચાર કરતા રહેવું એ રાજાનું કર્તવ્ય છે. દેશકાળની સ્થિતિ પર દ્રષ્ટિ રાખનારા રાજા માટે જરૂરી છે કે તે બધી બાજુ અનેક ગુપ્તચરો રાખે. તે ગુપ્તચર પરસ્પર એકબીજાથી પરિચિત ન હોય, તેમના દ્વારા એ જાણવાની ચેષ્ટા કરે કે કોઈ રાજા પોતાની સાથે કરેલી સંધિનો ભંગ તો કરતો નથી. રાજા પોતાના સમસ્ત મંત્રીઓ ઉપર પણ ગુપ્તચર મૂકી દે. આ બધા કાર્યોમાં સદા મન લગાવતો રહીને રાજા પોતાનો સમય વ્યતીત કરે. તેણે રાત દિવસ ભોગપરાયણ થવું ન જોઈએ. ભૂપાલ, રાજાઓનું શરીર ભોગ ભોગવવા માટે હોતું નથી, તે તો પૃથ્વી અને સ્વધર્મના પાલનપૂર્વક ભારે દુઃખ સહન કરવા માટે મળે છે. રાજન, પૃથ્વી અને સ્વધર્મનું યથાર્થ રીતે પાલન કરનારા રાજાને જ્યાં લોકમાં મહાન કષ્ટ થાય છે, તે જ સ્વર્ગમાં અક્ષય અને મહાન સુખની પ્રાપ્તિ કરાવનારું થાય છે. તેથી નરેશ્વર, તમે આ વાતને સમજો અને ભોગોનો ત્યાગ કરીને પૃથ્વીનું પાલન કરવા માટે કષ્ટ ઉઠાવો. તમારા શાસનકાળમાં ઋષિઓને સર્પો દ્વારા જે ભારે સંકટ પ્રાપ્ત થયું છે તે તમે જાણતા નથી. એવું લાગે છે કે તમે ગુપ્તચર રૂપી નેત્રોથી અંધ છો. વધારે કહેવાથી શું લાભ? તમે દુષ્ટોને દંડ આપો અને સજ્જન પુરુષોનું પાલન કરો. તેનાથી તમે પ્રજાના ધર્મના છઠ્ઠા અંશના ભાગી થઈ શકશો. જો તમે પ્રજાજનોની રક્ષા નહીં કરો તો દુષ્ટ લોકો ઉદંડતાવશ જે કંઈ પણ પાપ કરશે તે બધું તમારે ભોગવવું પડશે, એમાં સહેજ પણ શંકા નથી. હવે તમારી ઈચ્છા હોય તેમ કરો. મહારાજ, તમારા પિતામહીએ જે કંઈ કરી કહ્યું હતું તે બધું મેં તમને કહી દીધું. હવે આપની જેવી રૂચિ હોય તેમ કરો. તપસ્વીની વાત સાંભળીને રાજા મરુતને ભારે સંકોચ થયો. ખરેખર જ હું ગુપ્તચર રૂપી નેત્રથી અંધ છું, મને ધિક્કાર છે. આમ કહીને ઊંડા શ્વાસ લઈને તેમણે ધનુષ્ય ઉઠાવ્યું અને તરત જ ઔરવના આશ્રમ પર જઈને પોતાના પિતામહી વીરાને તથા અન્ય તપસ્વી મહાત્માઓને પ્રણામ કર્યા. તે બધાએ આશીર્વાદ આપીને રાજાનું અભિનંદન કર્યું. ત્યાર પછી સર્પદંશથી મૃત્યુ પામીને પૃથ્વી પર પડેલા 7 તપસ્વીઓને જોઈને તે બધાની સામે મરુતે વારંવાર પોતાની નિંદા કરીને કહ્યું, મારા પરાક્રમની અવહેલના કરીને બ્રાહ્મણો સાથે દ્વેષ રાખનાર દુષ્ટ સર્પોની હું જે દુર્દશા કરીશ તેને દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ સંસાર જોઈ લે. આમ કહીને રાજાએ ક્રોધિત થઈને પાતાળલોક નિવાસી સંપૂર્ણ નાગોનો સંહાર કરવા માટે સંવર્તક નામનું અસ્ત્ર ઉઠાવ્યું. ત્યારે તે મહાન અસ્ત્રના તેજથી સંપૂર્ણ નાગલોક એક સાથે બળી ઉઠ્યો. તે સમયે જે ભય ઉપસ્થિત થયો તેમાં નાગોના મુખથી હા તાત, હા માતા, હા વત્સનો પોકાર સંભળાવા લાગ્યો. કેટલાકની પૂંછ બળવા લાગી, કેટલાકની ફણા, કેટલાક સર્પો પોતાના વસ્ત્રો આભૂષણો છોડીને સ્ત્રી પુત્રોને સાથે લઈને પાતાળ છોડીને મરુતની માતા ભામિનીના શરણે ગયા, જેણે પૂર્વકાળમાં તેમને અભયદાન આપ્યું હતું. ભામિની પાસે પહોંચીને ભયથી વ્યાકુળ થયેલા સમસ્ત સર્પોએ પ્રણામપૂર્વક ગદગદ વાણીમાં કહ્યું, વીર જનની, અમે પહેલા રસાતળમાં આપનો સત્કાર કર્યો હતો અને આપે અમને અભયદાન આપ્યું, તેના પાલનનો સમય આવી પહોંચ્યો છે, અમારી રક્ષા કરો. યશસ્વીની, આપના પુત્ર મરુદ પોતાના અસ્ત્રના તેજ વડે અમને બાળી રહ્યા છે. આ સમય આપના સિવાય અમને શરણ આપનાર બીજું કોઈ નથી, આપ અમારા ઉપર કૃપા કરો. સર્પોની વાત સાંભળીને અને પહેલાં પોતે આપેલા વચનને યાદ કરીને સાધ્વી ભામિનીએ તરત પોતાના પતિને કહ્યું, નાથ, હું પહેલાં જ આપને આ વાત બતાવી ચૂકી છું કે નાગોએ પાતાળમાં મારો સત્કાર કરીને મારા પુત્ર દ્વારા પ્રાપ્ત થનારા ભયની ચર્ચા કરી હતી અને મેં આમની રક્ષાનું વચન આપ્યું હતું. આજે ભયભીત થઈને મારા શરણે આવ્યા છે. મરુતના અસ્ત્રથી આ બધા લોકો દગ્ધ થઈ રહ્યા છે. જે મારા શરણાગત છે તે આપના પણ છે, કેમ કે મારું ધર્માચરણ આપનાથી અલગ નથી, તથા હું સ્વયં પણ આપના શરણમાં છું. તેથી આપ પોતાના પુત્ર મરુતને આદેશ આપીને અટકાવો, હું પણ તેને અનુરોધ કરીશ. મારો વિશ્વાસ છે તે અવશ્ય શાંત થઈ જશે. અવિક્ષિત બોલ્યા, દેવી, અવશ્ય કોઈ મહાન અપરાધને કારણે મરુત ક્રોધિત થયો છે, તેથી હું તમારા પુત્રનો ક્રોધ શાંત કરવો કઠિન સમજું છું. નાગોએ કહ્યું, રાજન, અમે આપના શરણે આવ્યા છીએ, આપ અમારા ઉપર કૃપા કરો. પીડિતોની રક્ષા કરવા માટે જ ક્ષત્રિયો શસ્ત્ર ધારણ કરે છે. શરણાગત નાગોની આ વાત સાંભળીને તથા પત્નીએ પ્રાર્થના કરવાથી મહાયશસ્વી અવિક્ષિતે કહ્યું, હું તરત આવીને નાગોની રક્ષા માટે તમારા પુત્રને કહું છું, કેમ કે શરણાગતોનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો રાજા મરુત મારા કહેવાથી પોતાના શસ્ત્રને પાછું નહીં લે તો હું મારા અસ્ત્રથી તેના અસ્ત્રનું નિવારણ કરીશ. આમ કહીને ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ અવિક્ષિત ધનુષ્ય લઈને પોતાની પત્નીની સાથે તરત જ ઔરવ મુનિના આશ્રમ પર ગયા. ત્યાં જઈને અવિક્ષિતે જોયું, ભામિનીના પુત્રે પોતાના હાથમાં એક શ્રેષ્ઠ ધનુષ્ય લીધેલું છે. તેનું અસ્ત્ર અત્યંત ભયંકર છે. તેની જ્વાળાથી સમસ્ત દિશાઓ વ્યાપ્ત થઈ રહી છે. તે પોતાના અસ્ત્રથી અગ્નિ પ્રગટ કરી રહ્યો છે, જે સમસ્ત ભૂમંડળને દગ્ધ કરતો રહીને પાતાળમાં પહોંચી ગયો છે. તે અગ્નિ અત્યંત ભયાનક અને અસહ્ય છે. રાજા મરુતે વક્ર ભ્રુકુટી કરીને ઊભા રહેલા જોઈને અવિક્ષિતે કહ્યું, મરુત, ક્રોધ ન કર, પોતાના અસ્ત્રને પાછું ખેંચી લો. આ વાત તેમણે વારંવાર કહી અને એટલી શીઘ્રતાથી કહી કે ઉતાવળના કારણે કેટલાય અક્ષરોનું ઉચ્ચારણ થઈ શક્યું ન હતું. પિતાની વાત સાંભળીને અને વારંવાર તેમને જોઈને હાથમાં ધનુષ્ય લઈને મરુતે માતા અને પિતા બંનેને પ્રણામ કર્યા અને આ પ્રમાણે ઉત્તર આપ્યો, પિતાજી, મારું શાસન હોવા છતાં સર્પોએ મારા બળની અવજ્ઞા કરીને ભારે અપરાધ કર્યો છે. આ મહર્ષિના આશ્રમમાં ઘૂસીને નાગોએ 10 મુનિકુમારોને ડસી લીધા છે. એટલું જ નહીં, આ દુરાચારીઓ ભવિષ્યને પણ દૂષિત કર્યું છે, તથા અહીં જેટલા જળાશય છે તે બધામાં વિષ મિલાવીને દૂષિત કરી દીધા છે. આ બધા સર્પ બ્રહ્મહત્યારા છે, તેથી તેમનો વધ કરવાથી આપ મને રોકશો નહીં. અવિક્ષિત બોલ્યા, રાજન, આ સર્પ મારા શરણે આવી ગયા છે, તેથી મારા ગૌરવનું ધ્યાન રાખીને તમે આ અસ્ત્રને પાછું ખેંચો, ક્રોધ કરવાની જરૂર નથી. મરુતે કહ્યું, પિતાજી, આ લોકો દુષ્ટ અને અપરાધી છે, આમને ક્ષમા નહીં કરું. જે રાજા દંડનીય પુરુષોને દંડ આપે અને સાધુ પુરુષોને પાલન કરે છે તે પુણ્યલોકમાં જાય છે, તથા જે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરે છે તે નરકમાં પડે છે. અવિક્ષિત બોલ્યા, રાજન, આ સર્પ ભયભીત થઈને મારા શરણે આવ્યા છે અને હું તમને ના પાડું છું, છતાં નાગોની હિંસા કરો છો તો હું તમારા અસ્ત્રનો પ્રતિકાર કરું છું. મેં પણ અસ્ત્રવિદ્યા શીખી છે પૃથ્વી, માત્ર તમે એકલા જ શસ્ત્ર વહેતા નથી, ભલા મારી આગળ તમારો પુરુષાર્થ શું? આમ કહીને ક્રોધથી આંખો લાલ કરીને અવિક્ષિતે ધનુષ્ય ચડાવ્યું અને તેના પર કાલાસ્ત્રનું સંધાન કર્યું. પછી તો સમુદ્ર અને પર્વતો સહિત સંપૂર્ણ પૃથ્વી, જે સર્વતાસ્ત્રથી સંતપ્ત થઈ રહી હતી, કાલાસ્ત્રનું સંધાન થતાં જ ધ્રુજી ઉઠી. મરુતે પણ પિતા દ્વારા ઉઠાવેલા કાલાસ્ત્રને જોઈને કહ્યું, તાત, મેં તો દુષ્ટોને દંડ આપવા માટે આ અસ્ત્ર ઉઠાવ્યું છે, આપનો વધ કરવા માટે નહીં. પછી આપ મારા પર કાલાસ્ત્રનો પ્રયોગ કેમ કરો છો? મહાભાગ, મારે પ્રજાજનોનું પાલન કરવું છે, આપ મારો વધ કરવા માટે કેમ અસ્ત્ર ઉપાડો છો? અવિક્ષિત બોલ્યા, હું શરણાગતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છું અને તમે તેમાં વિઘ્ન નાખો છો, તેથી હું તમને જીવિત છોડીશ નહીં. જે શરણાગત પીડિતો પર, ભલે ને તે શત્રુ પક્ષનો પણ કેમ ન હોય, દયા દેખાડતો નથી, તેના જીવનને ધિક્કાર છે. હું ક્ષત્રિય છું અને આ નાગો મારા શરણે આવ્યા છે અને તમે તેમનો અપકાર કરી રહ્યા છો, પછી તમારો વધ શા માટે ન કરવામાં આવે? મરુતે કહ્યું, મિત્ર, બાંધવ, પિતા અથવા ગુરુ પણ જો પ્રજાપાલનમાં વિઘ્ન નાખે તો રાજા દ્વારા તે મારી નાખવા યોગ્ય છે. તેથી પિતાજી, હું આપ પર પ્રહાર કરીશ, આપ મારા પર ક્રોધ કરશો નહીં. મારે માત્ર મારા ધર્મનું પાલન જ કરવું છે, આપ પર મારો લેશ માત્ર ક્રોધ નથી. તે બંનેને એકબીજાનો વધ કરવાના દૃઢ નિશ્ચયને જોઈને ભાર્ગવ વગેરે મુનિ વચ્ચે આવ્યા અને મરુતને કહ્યું, તમારે પોતાના પિતા પર અસ્ત્ર ચલાવવું ઉચિત નથી. પછી અવિક્ષિતને કહ્યું, આપે પણ પોતાના વિખ્યાત પુત્રનો વધ કરવો ન જોઈએ. મરુતે કહ્યું, બ્રાહ્મણ, હું રાજા છું, મારે દુષ્ટોનો વધ અને સાધુ પુરુષોની રક્ષા કરવી છે. આ સર્પો દુષ્ટ છે, તેથી મારો આમાં શું અપરાધ છે? ઋષિઓએ કહ્યું, આ નાગ કહે છે કે જે દુષ્ટ નાગોએ બ્રાહ્મણોને દંશ માર્યો છે, અમે તેમને જીવતા કરી દઈએ છીએ, તેથી યુદ્ધ કરવાની જરૂર નથી. આપ બંને શ્રેષ્ઠ રાજા પ્રસન્ન થાઓ. એ જ સમયે વીરાએ આવીને પોતાના પુત્ર અવિક્ષિતને કહ્યું, વત્સ, મારા કહેવાથી જ આ તમારો પુત્ર નાગોનો વધ કરવા માટે તૈયાર થયો છે. જો મૃત્યુ પામેલા બ્રાહ્મણો જીવતા થઈ જાય છે તો પોતાનું કાર્ય સિદ્ધ થઈ જશે અને તમારા શરણાગત સર્પ જીવિત છૂટી જશે. ત્યારે નાગોએ વિષ ખેંચીને દિવ્ય ઔષધિઓના પ્રયોગથી તે બ્રાહ્મણોને જીવિત કરી દીધા. ત્યાર પછી રાજા મરુતે પુનઃ પોતાના માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. અવિક્ષિતે પણ મરુતને પ્રેમપૂર્વક હૃદયે લગાવી દીધો અને કહ્યું, વત્સ, તમે શત્રુઓનું માન મર્દન કરો, ચિરકાળ સુધી પૃથ્વીનું પાલન કરતા રહો, પુત્ર અને પૌત્રોની સાથે આનંદ ભોગવો અને તમારો કોઈ શત્રુ ન હોય. ત્યાર પછી બ્રાહ્મણો અને વીરાની આજ્ઞા લઈને અવિક્ષિત મરુત અને ભામિની રથ પર આરૂઢ થઈને પોતાની રાજધાની પર ચાલ્યા ગયા. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મહાભાગા પતિવ્રતા વીરા પણ કઠોર તપ કરીને પતિના લોકમાં ચાલી ગઈ. રાજા મરુતે પણ કામ, ક્રોધ વગેરે 6 શત્રુઓને જીતીને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું. મહાબળી મહારાજ મરુતનું આવું જ પરાક્રમ હતું. 7 દ્વીપોમાં ક્યાંય પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન થતું ન હતું. તેમના સમાન બીજો કોઈ રાજા થયો નથી અને ન થશે. તેઓ સત્વ તથા પરાક્રમથી યુક્ત અને મહાન તેજસ્વી હતા. દ્વિજશ્રેષ્ઠ, મહાત્મા મરુતના જન્મ અને ચરિત્રના આ ઉત્તમ કથા સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 63 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.